વિચરે છે તે અહંકાર અહંકાર થો હા એટલે જે કહો તે કોઈ જતો રહે છે કહ્યું ને હજુ આ વિવેક રાખે છે ત્યાં સુધી પેલી સહજતા ઉત્પન્ન થતી નથી આ વિવેક રાખે છે ત્યાં સુધી વિવેક ના સહજતા માં કશું જ ના સહજતા બધા એ ક્યારે ખાય કે જયારે પેલો આલે ત્યારે ખાય નહી તો માગવાનું નહીં વિચારે નહીં જતું તે ભૂખ લાગતી હોય તેમાં નહીં શું ભૂખ લાગતી હોય ત્યારે શું કરે એને પણ ઉદય પણ એવા હોય ને ભૂખ લાગે ત્યારે વસ્તુ ભેગી થાય નહીં એ તો નિયમ જ હોય ભેગી થઈ જાય બધું ભેગું થઈ જાય શું સહજ સહજ કપડા ની પછી આવે છે અત્યારે આ સંજોગોમાં છીએ અને આ બધી આવશ્યક કરતા ઘણી બધી ચીજો છે અત્યારે અને ત્યાંથી આવશ્યક સ્થિતિ સુધી પહોંચવાનો વધારીએ તો મોડું થશે ઓછું કરીએ તો વેરું થશે ઓછું કરવા માટે તે બાજુ કઈ રીતે કરવાનું કેમ તાર નથી કર્યું તો ઓછી નહીં થાય વધી જાય નીચે તો હોય ને બધું યોજનાપૂર્વક હોય એમને એમ ગપ્પુ હોય મોકલે તો યોજનાપૂર્વક આખી યોજના એટલે યોજનાપૂર્વક એટલે યોજનાપૂર્વક પોતે કરવું પડે છે એવું યોજનાપૂર્વક પોતે ગોઠવવું પડે છે આવા ડિસિઝન બધા ગોઠવવા પડે ગોઠવા નહીં તો ગોઠવે જ જાય તો આપડે જશે આ હોવાથી જેટલો ભાવ ઓછો થાય તો લાગે પડે સહજ થાય છે સહજ કેવી રીતે થાય છે આપડા મનમાં માનેલું ચાલે છે મનમાં માનેલી એક ચાલ્યું જે ચાલશે હવે આ બહાર ની વસ્તુ એટલે નિવૃત્તિ રાખી હોવા જ્ઞાન છે બીજી બાજુ તમે આ જ્ઞાન બી દેખાડો છો તો આ બંને વચ્ચેનો સાંભળ શું છે કયું ખરું આપણે કહ્યું ને બહાર ની એટલે આ પરણવાનું નહીં તો એ દિશાની આખી ઝંઝાળ ઓછી થઈ જાય એ દિશાની ઝંઝાળ આખી ઓછી થઈ જાય એટલી ઝંઝાળ ઓછી એટલું સરસ થતો જાય અને એટલો સહજ થાય તો હેલ્પફુલ થાય આગળ વધારીએ તો સહજતા ઓછી થતી જાય આપડે કઈ જ્ઞાન આપ્યું ત્યાંથી થોડો સહજ થયો છે કઈ અંશમાં અંશમાં બરાબર કોઈ કે છે દાદા એ ફાઇલો કોઈ જેટલી કરીએ એનું અંદર શું કરે કોઈ આપે કે ના પાડીએ એવું કહી ગયા એને આવડું કરવું હોય છે આ બહાર ની વસ્તુ ઓછી થવા માટે અંદર ની જાગૃતિ કેવી હોવી જોઈએ બહાર ની વસ્તુઓ ઓછી થવા માટે અંદર ની જાગૃતિ કેવી હોવી જોઈએ જાગૃતિ એવી હોય છે કે વસ્તુઓ છે તેને દુઃખદાયી લાગ્યા કરે છે આ પરિગ્રહો વસ્તુઓ દુઃખદાયી લાગ્યા કરે તો હવે તો આપણે દેખાયું કે આવશ્યક સિવાયની બધી વસ્તુઓ જેટલી પાડી દેવાય એટલી પાડી નાખવી જોઈએ એવું થયું ને ન હોવી જોઈએ ન હોવી જોઈએ વળગી પડ્યું હોય તો ધીમે ધીમે કેમ કરી છોડી દેવી, એમાં રહેવું છોડી દેવાનું થોડી દેવું શબ્દ નહી જોવાના, આપણે સમજી દેવાનું કે આનાથી જયારે છૂટાય પોતાના હિતકારી લાગે તો તરત છોડી દેજો, પરિવાર લાગે ના પડે છોડી દેજો. પોતાની અહિતકારી વસ્તુ લાગે એવું બધી બાબત માં પકડાવું, લાગવું લાગે તાર દાડો બીજા માં ઇન્ટરેસ્ટ છે અથવા તો દાદાજી એવો એવો હર વખત એવો એવો જ્ઞાયક ભાવ રહેવો જોઈએ કે આ વસ્તુ મારી નથી, હું નથી આમાં ક્યાંય. મારે કઈ સંબંધ જ નથી કોઈ વસ્તુઓ સાથે, એટલે આમાં બે વસ્તુ રાખવી પડી. એવી થયું ને આત્મજાગૃતિ, મારું અને પરાયાની જાગૃતિ, અને પાછી પેલી ગોઠવણી તો ચાલે જ કરતી હોય કે આનાથી ક્યારે છૂટાય. મેં પણ કઈ છૂટેલો જ હોય ને દાદાજી, એ જયારે અંદર ચોક્કસપણે નક્કી છે કે આ વસ્ત્ર મારું નથી તો કોઈ ખેંચી જાય તો છૂટો જ છું ને હું આનાથી. રોણીઓ લઈ જાય ઉઠાઈ જાય તો રોણીઓ ઉઠાઈ જાય તો આવું હોવું જોઈએ. પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી હોવો જોઈએ, અમને એવું છે. સંપૂર્ણ એ પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી, એટલે વસ્તુ અને પોતે એનું એવું શું કનેક્શન કર્યું, એ કેવી રીતે છૂટું પાડ્યું? છૂટું પાડો ને અપરિગ્રહી કઈ રીતે? કારણ અત્યારે સંજોગો બધા એવા છે કે એક વસ્તુ ખસેડી ખસાયેલી નથી, ભાવનામાં હોય તો પેલો રસ્તો આ છે કે વસ્તુ થી છૂટા થઈ જવું. આઈ વિધાઉટ માય ઇઝ ગોડ, બધી માય ની ફાસર છે એટલે ભાઈ કાઢી નાખે દાદાજી. તો વસ્તુ તો ક્યાં ની ત્યાં ભલે પડે, વસ્તુ મારું માય નીકળી ગયેલું છે. કેટલા વર્ષો છે મારું માય નીકળી ગયું. તમે કહ્યું કે જો ભૂતગલ પડ્યું ભલે પડ્યું, પણ એ જો સંભાઈ આજે ભૂતગલ નો સ્વભાવ જ છે. ચંચળ ક્ષત્રિય કેવું હોય એમ, બઉ ચીકણું મમતા વાળું. ખરું દાદાજી, મમતા વાળું ચીકણું ખરું, મમતા વાળું પણ છૂટી શકે. છતાંય છૂટી શકે પછી વણિક રહેતો જ નથી. વણિક રહે છે ક્યાં છે? ના, એટલે આ વસ્તુઓનો બોજો હોય, એને વસ્તુ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી બોજો હોય. એ બોજો રહે એમને તરીકે રહે નહી, એનાથી છૂટવા માટેનો બોજો. છૂટવા માટે બોજો રે એ વસ્તુ સારી છે, તે પણ છૂટવા માટે બોજો સાચો છે ખોટો છે? છૂટેલા ચેન માની બેસીએ કે આ છૂટે. એ તો રસ્તો એવો છે કે દરેક વસ્તુ અનાવશ્યક વસ્તુઓ છૂટી જ જવી જોઈએ તરત, એના માટે કાલ ઉપર ના રખાય. વસ્તુઓ એ કઈ પોતાને તાબે નથી કે છૂટી જાય, દરવાજો નથી તે દાંતા બે છૂટી ના જાય, દરવાજો નથી ફક્ત આ ના જાય ફાટર ના જાય. ના, આપણે કહ્યું ને પેલું માની બે એટલે સાચું છે, બધું છૂટી જાય છે, આ તો બધું છૂટી જાય, અમુક જ હદ નહીં છૂટે, અમુક આગળ થઈ છૂટે, બીજું બધું છૂટી જાય. કઈ હદ કઈ હદ બધું છૂટી જાય, શું ના છૂટે, શું નહી છૂટતું તારે કહો, મેં બધા ઉપાય બતાવી દઉં. નોકરી તો એક મહિનો ના દઉં ને તાર કાઢી, એ કાઢી દે, એને ના છૂટતું કહેવાય ભાઈ, એને ના છૂટતું કહેવાય. અરે એક નાના હરેક દાડો સાહેબ ને થતા એના કયા પ્રમાણે ના ચાલ્યા, એ રોજ હાજરી રાખીએ, પણ એક દાડો જેમ જેમ પેક મોડા પર કહી દીધું. હવે એ કાઢી મૂકે પછી ઘરમાં પ્રોબ્લેમ ઉભા થાય, તેનું ઘરમાં પ્રોબ્લેમ, ઘરમાં છે તો દોણ દબાઈ જો ને કે ચડ્યું છે ને તપાસી જો, એક કલાક ઝઘડો કરે બાપ મારી ઠોકીને કાઢી દે, મોડું ના દેખાય જેવું કે પછી ક્યાં, પછી ક્યાં જાય, પછી જાય ક્યાં, કોના ઘરે જાય, છૂટતું નથી કે છોડતો નથી, મીઠાશ લાગી છે, મજા આવી. સાથે સાથે બીક પણ છે ને કે મારું શું થશે, એ ભાઈ હોવો જ નથી, એ ભાઈ તો એ ભાઈ એટલે તો આત્મા પ્રાપ્ત નહીં કરે. એટલે કીધું ને દાદાજી કે નોકરી પછી ખાવા ક્યાં જવું, એવું બધું હોતા જ ના, એવું નથી એને કહ્યું, એવું એને જ બોલ્યું, એવા વિચાર કેમ કરે. નોકરી છોડી દીધી, ઘર છોડી દીધું, પછી અહીં પડી રહેવાનું, એની મેરેજ જગ્યા બધી તૈયાર જ હોય, તૈયાર જગ્યા હોય. આજે નોકરી છોડી, ઘા છોડી, હવે ઘરના એટલે કે ફાધર જોડે અથડામણ કરી, એ કહેતા કાઢી નહીં કરવાની, આપણે નહીં કરવાની, એક તો આપણે સત્ય ઉપર નિશા પર ચાલવાનું, એટલે પેલા ચીડાય, એટલે ચીડાય, એટલે પછી આપણે કેવું ભાઈ તમને જરાક ફરી કહીએ, ફરી ચીડાય, પછી કહે તું જતો રહી ગયા છે, એ ચીડા હવે એ જતા રહે, આ સાથી હગે છે જ નહીં ને, ખરી વાત છે. પણ આ જતા રહ્યા પછી છે ને, જયારે એનો પેલો તાતો ઉતરે, એનો પારો ઉતરે, પછી જે એને વેદના થાય છે ને, જે એને જે વેદના થાય છે, એને જે ભોગવટો આવે છે, અને એ જે સફોકેશન અનુભવે છે, એનું એનું આપણે શું કરવું, પછી એ અત્યંત કચવાટમાં રહે છે નિરંતર, પછી હા પછી તો એનું કેવી રીતે પોતે સોલ્યુશન લાવવું, પછી તાતો તે સુધી એમના એમને હયાતી સુધી આપણે રાખવું જોઈએ, અને હયાતી પછી હતું કોઈ કારણ, પછી જોયે તો ખરો ને ઘણા જ ખરા ને, ના સમજાયું એમમાં બોલે છે. એવી કોઈ હગાઈ નથી કે જે કલાક માં નીળ ના આવતો હોય, કારણ કે હગાઈ તૂટવાનું કામ શું, કે જો પછી અહંકાર ના હોય ના તૂટે, અહંકાર નો આનંદ તો સહેજ નું તૂટે, અહંકાર ના હોય તો ના તૂટે, અહંકાર ના હોય તો ના તૂટે, અહંકાર તો કાલે શું કરી દે એ કદી કહેવાય નહી, એક કલાક જ ગમે તો એને બાપ જો બાંધે નહીં તો ભાઈ યાર બાપ થયું કે મોડું ના દેખાય, પ્રેમ કેવા હગઈ ક્યાં ગઈ, આપડે પછી ચોપડો દેખાડી કે ક્યાં ગઈ તમે હગઈ, તમે કહો સર ના પા તેનું વેર બંધાય, તેનું વેર બંધાય, તેનું શું વેર, વેર બંધાય ને, અથડામણ થઈ એનું વેર બંધાય ને, વેર તો તારા મન ના ભાવ ખરાબ હોય તો વેર બંધાય, કોમો ગમે એટલું ગમે માથા ગુજે તેને વેર ના બંધાય, તારા મન ના ભાવ હોય ખરાબ હોય, હું અહીંથી છે તે મારી જોડે કોઈક છે તે હું આડું અવડું બોલ્યા કરતો હોય પાછળ વેર પણ થવાનું. મારા ભાવ એને તમારા પ્રત્યે ખરાબ હોય ત્યારે વેર નહીં. પણ આખું વર્તન જે થયું, બોલાચાલી થઈ, એ બધું દુઃખદાયી થયું ને. મારે આ અનુકૂળ નથી આવતું. આમ છે આ બધા લોકો એવી રીતે ગયા ને, ભાવિ ભગવાન નતો કર્યો ને ભાઈને, એ ના કહેતા બે વાર વધારો બે વાર. હા તો એમનો દોષ નથી, આપણને મીઠાશ છે. મીઠાશ છે કે માણસ પડી ના રહે. એવું બોલાય ને નોકરી સૃષ્ટિ, આ હિન્દુસ્તાન માં બોલાતું વાળી માં ના બોલાય નોકરી સૃષ્ટિ. એક ચાર દાળ ના કાઢી ગયો એટલે મીઠાશ થી મીઠાશ વર્પે છે. અમને ખરી મોક્ષ ની જિજ્ઞાસા જ નથી ખરી. એનો અર્થ તો એવો જ થયો ને કે અમને મોક્ષ ની ખરી જિજ્ઞાસા નથી, તીવ્ર જિજ્ઞાસા નથી. ભગવાન મહાવીરે પેલા એ આપે છે બે વાર વધારે નહીં, બે વાર પછી પેલા કે એમને થોડી શકે એ તો પછી કહે એને જે કરે અડે એનું રસ્તો જોઈને ચાલે જાય. વાઈફાઈ વાઈફાઈ નહીં કોઈ હોય એટલી વિનંતી કરી. જય સત્યરામ. ચાલો હવે એ મીઠાશો એ કયા સ્વરૂપે ઓળખીને છૂટે, એ મીઠાશો કેવી રીતે છૂટે? બધું આ મીઠાશો છે એ બધી છૂટે કેવી રીતે? બધું ના એ વર્તે છે ને, વર્તે છે કહું ને, વર્તે છે એમ આપે કહ્યું ને, મીઠાશો વર્તે છે, મીઠાશ છે. અમને આ બધું મીઠું લાગે છે એટલે જિજ્ઞાસા પ્રવર્તે એના માટે શું એવું છે ને? ભગવાન પણ પૂર્વતા ના હોય ક્યાંથી લાગે પૂર્વતા? એ પૂર્વતા તો બહુ મોટો લક્ષણ. ભગવાન મહાવીર નહીં સુવિધા નહીં ઓછી કે મીઠાશ નથી વર્તી એની સામે અવલંબન કયું હોય છે? મીઠાશ નથી વર્તી અથવા એને મીઠાશ જ નથી લાગતી એ શા આધારે? આ મહાવીર ભગવાન ને કહ્યું ને પેલું મીઠાશ એમનું નહીં, પણ આ મીઠાશ જેને ના વર્તી હોય એની સામે અવલંબન કયું લે પોતે આત્મા તરફનું? અવલંબન કયા આધારે, કયા અવલંબન થી એ મીઠાશ છૂટી શકે? ભગવાન ને મમતા ના હોય તો પણ એની પાસે એવું કયું અવલંબન છે મમતા નહીં ના રહી શકે? મમતા ના હોય ત્યારે એ અવલંબન કયું લે કે જેથી મમતા ના જાય? તે હવામાન વિનંતી કરે, હવામાન સરખો ના આવે એટલા માટે વિનંતી કરે. એમનો પ્રશ્ન એવો છે દાદાજી, મમતા સાધરી નથી, મમતા છોડવાની સામે બીજો સામે કયો ગુણ હોય જે અવલંબન હોય કે આમ જોવે કે મમતા છૂટી જાય? એટલે મમતા શા આધારે નથી રહેતી? મમતા શા આધારે છૂટી છે એમ પૂછે છે. દાદાજી એક બાજુ હું મને મોક્ષ તરફ હું ખેંચાણ હોય તો જેમ આ બધી વસ્તુઓ છૂટે એમ ભાઈ પૂછે છે કે મમતા બીજી બાજુ કઈ બાજુ દ્રષ્ટિ હોય તો મમતા છૂટી જાય? આપણે કોનાની ખેંચ ખેંચી પેલા ખેંચ ના લઈ મમતા છે, આપણને મમતા છે, આપણે આમ ખેંચીએ મમતા છોડી હોય તો આપડે માથું આમ કરી દેવાનું. હવે આમાં છોડી દે છે પોતે માથું નમાવીને, તો એની સામે પોતાને કઈ પ્રાપ્ત થાય અથવા ગેઇન થયો એવું એને હોય ને? બહુ મોટી પ્રાપ્તિ, મોટી પ્રાપ્તિ મમતા તૂટી એટલે બહુ મોટી પ્રાપ્તિ કહેવાય. હવે એ કઈ વસ્તુની પ્રાપ્તિ થઈ? નિર્મમત્વ પ્રભુ કહેવાય. શું કહ્યું? નિર્મમત્વ. એ પોતાને સમજમાં કેવી રીતે આવે? કારણ નિર્મમત્વ પદની મહત્વતા હજુ ના સમજાઈ હોય ત્યાં સુધી આ મમતા છૂટવી અથવા મમતા નો સંજોગ એટલે મમતા, મમતા તો જ્યાં ત્યાં છોડી મમતા છૂટી જ ગયેલી છે, નકામા જ્યાં ત્યાં માની બેઠા છે. અક્રમ વિજ્ઞાન એવું છે કે મમતા ઉડી જાય, અહંકાર ઉડી જાય, છતાં આ વસ્તુ છે, આ વ્યવહાર છે અને લફડા ઓછા થાય જેથી કરીને આ પદ ની દશા વધે એ આખો જે પુરુષાર્થ માંગે છે એવું ખરું ને? કઈ રીતે કરવો હોય એક તરફ નો પુરુષાર્થ તમારું કામ નથી આમાં એવી ના પછી પૂછી જુદી લેવલ ની વાત તો સંયમ આપતા હોય જગ્યાએ. હા જી સંયમ, હા મોક્ષ નો સંયમ આપતા હોય મન છૂટી જાય એવું બધું ત્યાં આગળ જરા પરસાદી હારી હાલતા હોય તો કોણ કોણ એ સંયમ લેવા જાય? કઈ પ્રસાદ બીજા બધા બાર બાર હું કરી ભગવાન બાવીર ઉભા ભાઈ માતા લાદે છે કદી એલ બહાર બહાર તમે માતા લાદે કે અમારો છોકરો જ નથી લીધો એટલે આ મોક્ષ ની વેલ્યુ એટલી બધી ઊંચી સમજાય તો પછી આ બધું વેલ્યુ હોય છે. ભગવાન મોક્ષ એટલે મોક્ષ એટલે ભગવાન તો હજુ આ વેલ્યુ નથી સમજાય એવું જ થયું ને? શું આમાં સમજે? આ તો તમને અમુક સ્ટેશન પર પહોંચાયા જેટલું તમે કરો એટલું હજુ તો આ સ્ટેશન માંથી પાથરી ભરાય એવું છે. પાછું આ બાજુ થી ડાયવર ને રોડે છે પાછું ભરવાનું, તો તમને પાછું ભરવું હોય તેને છૂટ છે. ડાયવર રોડ છે એક બાજુ અને નહીં તો અમારથી જવાય છે. સુવિધા જોઈશે જો જોઈએ તો સુવિધા આગળ ચલાવશે. ભાઈ ના ચાલે એ તો હા સંયમ વાળો મારી ને કકડા કરે છે તે કકડા નહીં, પણ મારે તો બસ છે થોડી ઓછી હશે, ઓછી હવે ઓછી કરતા આવે, ઓછી કેવી એની કરતા આવે ને કે આપડે ધીમે ધીમે ચાલે છે નહીં પામનું નહીં કદાચ. આ તો આપડે વિગત કઈક મોક્ષ આવો હોય જે આવો રસ્તો એનો છેલ્લી દશાનું, છેલ્લી દશામાં શું શું હોય, કેવી સ્થિતિ હોય છેલ્લી દશાની, એ લક્ષમાં આવે તો પછી એ તરફ નું દિશા આવે એ લક્ષ્મણ આપણે શું સમજે એનું ભાષા સમજી જાય. હું લક્ષ્મી દેખાય લક્ષ્મણ આવે લક્ષ્મણ કહું ને તો તમે તો આ ભાષા સમજી જાવ. લોકો ને દરેક ની પોતાની સ્વતંત્ર લેંગ્વેજ હોય, પોતાની ભાષા દરેક ની લેંગ્વેજ સ્વતંત્ર હોય, અને કાયદા પોતાની લો બુક જુદી હોય દરેક ની. તું તારા લો બુક ના આધારે કેટલાય જન્મ માણતા પરિવાર નથી એમના પોતાની લો બુક ના આધારે. આ પિરાણ પૂછીએ તારા બલિવાર નથી, કોને કહ્યું એના શું આ બરકત જ કઈ છે? બે ની લો બુક ખોટી, શું કરેક્ટ લો બુક સમજાવો ને, કરેક્ટ લો બુક એ કહો એ સમજાવો, કરેક્ટ કરેક્ટ લો બુક એ કોને કહેવાય એ સમજાવો. જુદી જ લો બુક હોય દરેક ની, જે કરેક્ટ હોય ને એનું વિઝન આખું આપો ને. તું તારા લો બુક ના આધારે તને આ હાથ એવો ખરાબ લાગ્યા કરે, તું કઈ મારી ના લો બુક ના આધારે કરો છો ના, એટલે એમની લો બુક કેવી હોય અથવા એમની લો બુક માં શું છે એ સમજણ પાડો ને. મારી ની લો બુક સમજાવો, ભગવાન ની લો બુક સમજાવો. તારી સાથે રાખીને પારકું હોય, તું જાણતો હોય કે આ પારકું છે તો સારું ઘર લખી શકે, તું નહીં જાણતો પારકું કયું કયું જાળી રાખ્યું હશે. હે સાહેબ જાળી રાખ્યું હશે, ટેકો આપ્યો છે, ટેકો આપ્યો છે. સોલ્યુશન નથી ને, લાઈફ માં ટેકો નથી આવ્યો જો ફાધર ને થતો કહે કુદે તો પણ લેટકો કરે છે કે જે થવું કરજે, અને આમાં થતો કઈ પાસે શું, કારણ કે પોતાનું ગમે છે આ બધું. બાકી ફાધર જો હતા પણ એમ કે જતો રહી લે આટલું જ કેવા જતો રહી, ખોટું ખોટું ખોટું માન બેઠા છે બધું. યોગેશ કે છે હવે મારે મુંબઈ જવું જ નથી, લે યોગેશ કે પાસે કે મારે મુંબઈ જવું, હવે દાદા પાસે જ અહીંયા જ પડી રહ્યું છે, આ જ એક ઉપાય છે કે છે. આપણું કામ કોણ કરે ચાલે ગાડું ચાલે. ના ના કઈક બંધા છે તારા બધું જોડે રહીશું, પણ અત્યારે તો બધા એવું જ ને આવું કઈક બંધા છે તારે જોડે રહીશું. દાદા પ્રોમિસ આપે છે, સંસારમાં બિલકુલ પોષાતું નથી, આ વ્યવહાર બધો પોષાતો નથી એ ક્ષણે, અને આ જવાબદારી છે માથે. એક સાડે પોષાયું નથી ત્યાં સંતાન ઘરે વેચાય નથી ખર્ચાય નથી, મુદ્દો બની ક્યાં કરે છે. એટલે આ નોકરી ના વ્યવહાર માં કે ઘર ના વ્યવહાર માં એક ક્ષણે પોષાય એવું નથી, અને અને ઘણો ખરો ટાઈમ રહેતા નથી ત્યાં. દિવસ ના કલાકો ગણીએ તો એટલા બધા કલાક રહેતા નથી ત્યાં ઘર માં કે નોકરીમાં. અને આ કામ જે દાદાનું વિજ્ઞાન ની એટલે એ કામ આખું એ જવાબદારી જબરજસ્ત જવાબદારી પૂર્વક નું કામ છે. અને તો હવે એનો અર્થ એવો થાય કે પેલી મમતા છૂટી નથી. મમતા છોડી ને બેહો, અને મમતા છોડી છોડ્યા વગર બેહો. આપડે અહીંયા આગળ કેન્ડલ એક આવડી મોટી કેન્ડલ હોય તો હળકી હળકતી રાખીને ઊંઘી ગયા તો શું કેન્ડલ હવાર માં જવાબ નહીં આપે? બરાબર બોલવી ને ઉભી ગયા હોય તો તૂટી ગયેલું બોજા વગર નું અને બોજા રહી સાથે નું બેનો ભેદ નહી. એટલે કઈ વસ્તુ નો બોજા? એટલે નોકરી ધંધા ની હતી ગમે તે, પણ માથે બોજો હોય એને બોજા સાથે તમે કાર્ય કરો, બોજા રહીત કાર્ય કરો. દાદા નું કામ કરે છે ને એમાં ઉલ્લાસ થી એટલા બધા ઉલ્લાસ થી એ બધું હોના જેવી છે વાત. મારું કહેવાનું એ તો બધું છે જ, પણ પેલું જો હોય ક્લિયર હોય તો બહુ ફળ આપે જબરજસ્ત. નથી નથી તો પણ સારું છે, કઈ તે છે કારણ કે અત્યારે જઈને પછી એવો સંજોગ નથી અત્યારે તમારા, અને સુરવીર છે એના માટે બધું સંજોગ ગોલા પડે. સુરવીર લાવે ક્યાંથી? સિંહ નું બાળક તો સિંહ જ હોય. ના અમે થોડે કઈ દાડો વધતો અમે તો પડી સમજ્યા. હા તો જયારે ત્યારે આપડે ધ્યેય શું છે? ધ્યેય આ હોવો જોઈએ. કેવું હોવું જોઈએ? ધ્યેય આ હોવો જોઈએ, નહી તો પછી પહેણો. જો આ ધ્યેય હોય તો વધારે એક્સેન્ટ કરો, થોડું વધારો કરો. ધ્યેય કેવો હોવો જોઈએ? આ બાજુ નો કોઈ લફરું ના હોવું જોઈએ. કોઈ લફરું કોઈ લફરું ના હોવું જોઈએ. કોઈ લફરું ના હોવું લફરું હોય એને નથી કરતા. જે આ છેલ્લી દશાની બધી વાતો કરી આપે, સહજ અવસ્થા ને, તો એમાં લખવા કરવાનું બધું છે, એ બધું લફરું કહેવાય? હા, લફરું ને કહેવાય. પણ પેલું જ્યાં સુધી મીણબત્તી હગે છે ત્યાં સુધી તમે ઊંઘી ગયા હોય તો મીણબત્તી હગ્યા કરશે. એટલે નોકરી ને ઘર માં રહેવાનું એ મીણબત્તી સળગે છે. લક્ષ્મણ લેવું જ જોઈએ કે આ ક્યારે છૂટે. શું કહ્યું? નિયમ જ એવો છે ને, એ પેલું હોય તો મીઠાસ હોય, એટલે હા મીઠાસ હોય તો પેલું રહ્યા કરવાનું, એવો નિયમ જ. વધારે એને એક્સટેન્શન મળ્યા કરે, આપડે નિરંતર એવું છે કે આ ન હોવું ઘટે. પતિ હોય તેને એ શું કેવાય કે ઈચ્છાપૂર્વક નું પરિગ્રહ કેવાય, અનિચ્છાપૂર્વક ઉદયપૂર્વક, અનિચ્છાપૂર્વક નો ઉદય તો ના જ કેવાય ને. ઉદય તો ઉચ્છા અનિચ્છા મારીએ લાતો મારીએ છતાં રહે તેનું. લક્ષ્મણ બધું રહી ને પછી આગળ બઉ કામ તો ઘણું ઉત્તમ કરો છો, પણ તે ઉત્તમ મૂળ આ લક્ષ તો આ રહેવું જ પડશે ને છેવટે. ક્યાં સુધી આવું કેમ એક્સટેન્શન નહીં કરતા પહેણવાની? શું વાંધો છે? લફરા વધી જાય એવું દેખાય છે. લફરા વધી જાય એવું દેખાય છે. લફરા તે છે નઈ, ઓછો કેમ થાય એવું લક્ષ્મણ રહેવું જોઈએ. બસ તમારી પુણ્ય થાય છે તો આટલા આટલા કલાક કામ કરવાનું મળે છે, તો તમારી કઈ પુણ્ય નહીં તો કોઈ ઘરવાળો પહેલા ના જતો. દહી બને એને ના થાય, કોઈ પુણ્ય હા લીધું કામ કરવા જ ના દે ને. પુણ્ય ના ખેલ બધા કઈ પુણ્ય પહેલા નું લાયા છે તાર જગ્યા છે લાયા છે તું નહીં લાયો એવું લાગે છે. ફૂલ લાવે તેથી તો આવું કહેવા દે તો દૈવત પહેલા ના દે. એટલે સરવારે શું ભાવના હોવી જોઈએ? સર્વસંગ પરિત્યાગ. શું હોવી જોઈએ આપડી? સર્વસંગ પરિત્યાગ. એ તો આપડા લક્ષ્મણ લક્ષ્મણ રહ્યા જ કરતું હોય છે, ખૂંચ્યા જ કરતું હોય. જેમ પથારી નથી કોઈ આંકડો ખૂંચે નહી, એટલે ક્યારે હવા થઈને કાઢી નાખું એવું હોવું જોઈએ. શું કે એ તો 8 કલાક નું કામ તમને મળ્યું છે, 8-10 કલાક નું એ મળ્યું છે, તે એ પુણે ના આધારે તમને સંતોષ સારી રીતે. અને એ ના મળ્યું હોય તો મુંબઈ માં તમે શું કરો? મળી છે તો માટે આ તો એક વસ્તુ પૂર્ણ ના થઈ છે, તો તમે હેલ્પફુલ થાય છે. કેટલા આગળ તમે આ મારી જોડે રહ્યો તેના કરતા વધારે પણ મળે એવું છે. તેનો અર્થ એવો નહી કે આપડે આ માણસ સારું માની લીધી. હું તો કોઈ નોકરી છોડતી નથી, બધું કલાક નીકળી જાય. પણ એવી કઈક ઉતાર તો રહી જાય ને, તમારે તમારું તમારું ગજું નથી. આપડે એક પહેલાના સિરવિઝન વાત કરું છું, અત્યારે એવા સુધી કઈ જ લાવ્યા આજે મને. ધીમે ધીમે રહેવા દે ને, તાવ ચડી જાય, તાવ ચડી જાય, ધીમે ધીમે કરતું ને. અને પેલા હિન્દુ ભાઈ ને દુઃખ ના થાય એવું બધી રીતે આપણે સુધારેલું કામ નહીં, પણ એ તો વ્યવહાર છે ચાર માટે. પણ એને આ તો હિન્દુ ભાઈ ને દુઃખ ના થાય એવા તો રસ્તા થતા દુઃખ થાય છે ને, એ પણ તો ને તે ઉડી ગયું, પછી ઉડી ગયું, એ તો ઉડી જાય છે, તે પેલો ઉડી જાય છે, એ તો જાણે એવું થાય. પાંચ મહિના મુક્તિ અનુભવેલી એવી રીતે પછી મળતો રહેજે એવું કે પાછા. ભાવ કરો ને, ભાવ કરો ને, આપડે સાચવીને કામ લેવું, એમને દુઃખ ના થાય એ રીતે સાચવીને કામ લેવું. વ્યવહાર તો બધો પૂરો વાંચવાનો આપડે, આપડે કઈ મોક્ષ કઈ બહુ આપડી કઈ બહુ ચાલાવેલી નથી, ઉતાવળ નથી. આ તો મોક્ષ નો માર્ગ કયો ત્યાં પૂછ્યું નઈ, એનો માર્ગ કયો. આમાં મુખ્ય વસ્તુ કઈ, વસ્તુ છોડવા કરતા જે ઇન્ટરેસ્ટ વર્તે છે, ઇન્ટરેસ્ટ તેની નુકસાન એ એટલું જ સમજવા જેવું છે. ઇન્ટરેસ્ટ વર્તે તેની નીકળશું. જ્ઞાની છે ને, શું કપડા બપડા બહુ વલરાય ટૂંકા રાખો, ઈચ્છિતાઈ બધું ખબર ને. હવે તે છે ને, જેને જ્ઞાન ના લીધું એ બોલે ના બોલે, હે પણ મને એમાં હું મારી જાતને તપાસું, મને ઇન્ટરેસ્ટ છે એમાં, હતા કે ના નથી મને ઇન્ટરેસ્ટ, પછી શું વાંધો છે. ઇન્ટરેસ્ટ જ ના હોય તેનો શું વાંધો. અત્યારે વાત છે તો આમ મોટા દેખાય છે, આ રીતે કે છે એને ઇન્ટરેસ્ટ છે તો ત્યારે કાપી લે, જોઈ લે પછી કહે ભાઈ એને એવી કે શીખાય છે કે નહીં, જોઈ શકે એ જોઈ લે, તારે જોઈ લે, તારે એને ખબર પડે કે ના અને ઇન્ટરેસ્ટ નતો એ ના ખબર પડે. જવાબ આપ્યો શું કર્યું, જે પાંચ મહિના છૂટેલું ને ઘર, તો આખી જાગૃતિ ઉભી થઈ ગઈ. કેટલું બધું ફળ આપે, જબરજસ્ત ફળ આપે, ફળ જબરજસ્ત. આ તો બોજો એનો, આના આવરણ રહે છે બરોબર. પાંચ મહિના કેવા છો તમે? ત્યારથી હા બિલકુલ કટ ઓફ થઈ ગયેલો સત્સંગ, ઘરનો સંગ મળતો રહેજે ખાલી. એ પછી હા પાછળથી ત્રણ મહિના પછી એવું કહ્યું, સંતોષ ફરી કાઢે, માં સંતોષ ફરી કાઢે, મળતો રહેજે. તો આપડે કઈ મરાય છે નહીં, મહિનામાં એક દાડો રડે પાછી બઉ એ કરે કાકડો નહી કરે બધી, હા બઉ રડે ને તારે કે મળતો રહેજે બોલે, થોડા રડાઈ અને પછી મહિના હાથ તો ખંડ મળવું. એક મિનિટ કઈ પણ ચોખ કેટલો દાડો, પછી ચોખ કરતા મનુષ્ય સ્વભાવ નો ઓળખવો, શું કહ્યું, મનુષ્ય સ્વભાવ, હા બરોબર, મનુષ્યના સ્વભાવ. હું મેજિસ્ટ્રેટ હોઉં, હું મેજિસ્ટ્રેટ હોઉં તો આ ભાઈના સાથે ગુનો જબરદસ્ત છે તો ભાઈ ને, હવે હારા અબુદાર માણસ વકીલ હોય, ગુનો થયેલો હોય એટલે દંડ તો કરવો પડે, ના કરવો પડે, હે? એટલે એનો કેસ ચાલુ કેસમાં સ્વીકાર કરવા માટે આપડે સમજી જઈએ કે આ કેસ જરા કઠણ છે એટલે આપડે આખો કેસ જોઈ લઈ સમજી લેવું કે 500 રૂપિયા દંડ કરવાની જરૂર છે અમને 500 દંડ. અને 15 દાડા સાદી કેદ કરવાની જરૂર છે. તો આટલું આપણે જાણી લઈએ કે ખરેખર કેટલું છે.